श्री पद्म पुराण उत्तरखंड अध्याय 19 वैशाख मासनी वरुथिनी अने मोहिनी एकादशी नु महात्मय। युधिष्ठिरे पूछ्यु, हे वासुदेव, तमने नमस्कार छे। वैशाख मासना कृष्ण पक्ष में आवती एकादशी नु शू नाम छे, तेनो महिमा जणावो। भगवान श्री कृष्ण कह्यु, हे राजन, वैशाख कृष्ण पक्षनी एकादशी नुं नाम वरुथिनी छे। ए आलोक अने परलोक में पण सौभाग्य प्रदान करवा वाली छे। वरुथिनी व्रतना प्रभावथी ज सदा सुख लाभ अने मोक्षनी प्राप्ति थाय छे। ते समस्त लोकने भोग अने मोक्ष प्रदान करनारी छे। वरुथिनीनुं व्रत करवाथी ज मानधाता तथा धुंधुमार वगैरे राजाओ स्वर्गलोकने प्राप्त थया छे। जे 10,000 वर्ष सुधी तपस्या करे छे तेना जेटलू ज फल वरुथिनी ना व्रत थी मनुष्य ने प्राप्त थई जाय छे। हे नृपश्रेष्ठ, घोड़ाना दान थी हाथीनु दान श्रेष्ठ छे। भूमिदान तेनाथी पण चढ़ियातु छे। भूमिदान थी पण तलदान नु महत्व वधारे छे। तलदान थी वधीने सूर्णदान अने सूर्णदान थी अन्नदान महत्वनु छे। केम के देवता पितर तथा मनुष्य ने अन्न थी ज तृप्ति थाय छे। विधवानो कन्यादान ने पण अन्नदान जेटलू ज महत्वनु कहे छे। कन्यादान समान ज गोदान छे। आ साक्षात भगवाननु कथन छे। ऊपर जणावेला बधा दानों में मोटू विद्यादान छे। मनुष्य वरुथिनी एकादशीनु व्रत करीने विद्यादाननु फल प्राप्त विद्यादाननु पण फल प्राप्त करी ले छे। जे लोको पापथी मोहित थईने कन्याना धनथी जीविका चलावे छे तेओ पुण्यनो क्षय थता यातनामय नरकमां जाय छे। तेथी सदा प्रयत्न करीने कन्याना धनथी दूर रहेवू जोईए, अर्थात तेने पोताना काममां लेवू न जोईए। कन्या वित्तेन जीवंती ये नराहा पाप मोहिताहा, पुण्य क्षयान्ते गच्छन्ती निरयम यातनामयम, तस्मात् सर्व प्रयत्नेन न ग्राह्यम कन्या काधनम। 50 अध्याय 14-15 श्लोक संख्या। जे पोतानी शक्ति अनुसार आभूषणों पहेरावीने पवित्र भावे कन्यादान करे छे तेना पुण्यनु वर्णन करवा चित्रगुप्त पण समर्थ नथी। वरुथिनी एकादशी करीने मनुष्य कन्यादान जेटलू फल प्राप्त करी शके छे। व्रत करनार वैष्णवे दशमी तिथिए कांस एटले एक प्रकारनु घास, अड़द, मसूर, चना, कोदरा, शाक, मध, परायु अन्न, बेवार भोजन तथा मैथुन आ 10 वस्तुओनो परित्याग करवो। काश्यम मासम मसुराश्वम चणकान कोद्र वास तथा शाकम मधु परा अन्नम च पुनर्भोजन मैथुने वैष्णवो व्रत करता च दशम्याम दस वर्जयेत। 50 अध्याय 17-18 श्लोक संख्या। एकादशीए जुगार रमवो, निंद्रा लेवी, पान खाऊ, दातण करवू, बीजानी निंदा करवी, चाड़ी करवी, चोरी, हिंसा, मैथुन, क्रोध तथा असत्य बोलू, आ 11 क्रियाओनो त्याग करवो। धृतक्रीड़ाम च निंद्राम च तांबूलम दंत धावनम परापवाद अपवादम पे शून्यम स्तेयम हिंसाम तथा रतिम क्रोधम चा आर्नुत वाक्यानी ये एकादशीयाम विवर्जयेत। 50 अध्याय 19-20 श्लोक संख्या। द्वादशीए कांस, अड़द, शराब, मद, तेल, पतितो साथे वार्तालाप, व्यायाम, परदेश गमन, बेवार भोजन, मैथुन, बड़द पर सवारी अने मसूर आ 4 क्रियाओनो त्याग करो। काश्यम मासम सुराम शोद्रम तेलम पतित भाषणम व्यायाम च प्रवासम च पुनर्भोजन मैथुने वृषपुष्टम मसुरा अन्न द्वादशायाम परिवर्जित। 50 अध्याय 20-21 श्लोक संख्या। हे राजन, आ प्रमाणे वरुथिनी एकादशी करवामां आवे छे। रात्रि जागरण करीने जे भगवान मधुसूदननी पूजा करे छे ते बधा पापोथी मुक्त थईने परम गतिने प्राप्त थाय छे। तेथी पापथी बचवा इच्छता मनुष्य पूर्ण प्रयत्न करीने आ एकादशीनुं व्रत करवुं जोईए। યમરાજથી ભયભીત મનુષ્ય અવશ્ય વરુથિનીનું વ્રત કરવું। હે રાજન, આ મહાત્મય વાંચવા અને સાંભળવાથી સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે। અને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે. યુધિષ્ઠિરે પૂછ્યું, હે જનાર્દન, વૈશાખ માસના શુક્લ પક્ષમાં આવનારી એકાદશીનું શું નામ છે અને તેનું ફળ શું છે તથા તેની તથા તેના માટે વિધિ કઈ છે? ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે મહારાજ, પૂર્વકાળમાં પરમ બુદ્ધિમાન શ્રી રામચંદ્રજીએ મહર્ષિ વશિષ્ઠજીને આ જ વાત પૂછી હતી જે આજે તમે મને પૂછી રહ્યા છો. શ્રીરામે કહ્યું, હે ભગવાન, જે સમસ્ત પાપોનો ક્ષય તથા સર્વ પ્રકારના દુઃખોનું નિવારણ કરનારું ઉત્તમો ઉત્તમ વ્રત હોય તે હું જાણવા ઈચ્છું છું. વશિષ્ઠજી બોલ્યા, હે રામ, તમે બહુ ઉત્તમ વાત પૂછી છે. મનુષ્ય તમારું નામ લેવાથી જ સર્વ પાપોથી શુદ્ધ થઈ જાય છે, છતાં પણ લોકહિતની ઈચ્છાથી હું પવિત્રતામાં પવિત્રમાં પવિત્ર ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ. વૈશાખ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે તેનું નામ મોહિની છે. તે સર્વ પાપહારી અને ઉત્તમ છે. તેના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાળ તથા પાપ સમૂહથી છૂટી જાય છે. સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામે સુંદર નગર છે. ત્યાં ચંદ્રવંશી ધૃતિમાન નામના સત્યવાદી રાજા રાજ્ય કરતા હતા. તે જ નગરમાં એક વૈશ્ય રહેતો હતો જે ધનધાન્યથી પરિપૂર્ણ અને સમૃદ્ધશાળી હતો. તેનું નામ ધનપાલ હતું. તે સદા પુણ્યકર્મો કરવામાં જ પ્રવૃત્ત રહેતો. અન્ય લોકો માટે તળાવ, કુવા, મઠ, બગીચા, પરબ અને ઘર બનાવડાવતો હતો. ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિમાં તેનો અનુરાગ હતો. તે સદા શાંત રહેતો હતો. તેના 5 પુત્રો હતા, સુમના, ધૃતિમાન, મેઘાવી, સુકૃત તથા દૃષ્ટબુદ્ધિ. 5મો પુત્ર દૃષ્ટબુદ્ધિ સદા પાપ કર્મમાં રુચિ ધરાવતો હતો. જુગાર અને વ્યસનોમાં તે આસક્ત હતો. તે વેશ્યાઓના સંપર્કમાં રહેતો હતો. તેની બુદ્ધિ ન તો દેવ દર્શનમાં લાગતી હતી કે ન પિતૃઓ તથા બ્રાહ્મણોના સત્કારમાં. તે દુષ્ટાત્મા ખોટા માર્ગે ચાલીને બાપના પૈસાનો દુર્વ્યય કરતો હતો. એક દિવસ તેને 4 રસ્તા પર વેશ્યા સાથે આલિંગન કરતો જોવામાં આવ્યો, જેથી પિતાએ તેને ઘરમાંથી તગેડી મૂક્યો. હવે તે રાત દિવસ શોકગ્રસ્ત થઈને આમ તેમ ભટકવા લાગ્યો. એક દિવસ કોઈ પુણ્યનો ઉદય થતા તે મહર્ષિ કૌંડિન્યના આશ્રમે જઈ પહોંચ્યો. વૈશાખનો મહિનો હતો. તપોધન કૌંડિન્ય ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા હતા. દૃષ્ટબુદ્ધિ શોકાતુર તો હતો જ. તેને મુનિવર કૌંડિન્યની પાસે ગયો અને હાથ જોડીને સામે ઊભો રહીને બોલ્યો, હે બ્રહ્મન, હે દ્વિજ શ્રેષ્ઠ, મારા પર કૃપા કરીને મને એવું વ્રત બતાવો જેના પુણ્યના પ્રભાવે મારી મુક્તિ થાય. કૌંડિન્ય બોલ્યો, વૈશાખ શુક્લ પક્ષની મોહિની નામે પ્રસિદ્ધ એકાદશીનું વ્રત કરો. મોહિની એકાદશીનો ઉપવાસ કરવાથી અનેક જન્મોના સંચિત મેરુ પર્વત જેવા મહાપાપ પણ નષ્ટ થઈ જાય છે. વશિષ્ઠજી કહે છે, હે શ્રી રામચંદ્રજી, મુનિની આ વાત સાંભળીને દૃષ્ટબુદ્ધિ પ્રસન્ન થઈ ગયો. તેણે મુનિના જણાવ્યા પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું. હે નૃપશ્રેષ્ઠ, આ વ્રતના પ્રભાવથી તે નિષ્પાપ થઈને દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ પર બેસીને શ્રી વિષ્ણુધામમાં ચાલ્યો ગયો. આવા ઉત્તમ વ્રતના મહાત્મયને વાંચવા કે સાંભળવાથી 1000 ગોદાનનું ફળ મળે છે. અધ્યાય 19 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.